કરે સાજા સંતનો સંગ સંત સમાગમ કીજીએ સંત સમાગમ કીજીએ જીરે સંત સમાગમ થીટાડે જીરે સંત સમાગમ થીટાડે આશા તૃષ્ણા રે આશા તૃષ્ણા રે ઈરષા અભિમાન મોહ મત્સર મમતાબડે પ્રગટે ઉર મારે પ્રગટે ઉર મારે પ્રભુનો દ્રઢ જ્ઞાન સંત સમાગમ કીજીએ સુખદાયક રે સુખદાયક રે સાચા સંતનો સંગ સંત સમાગમ કીજીએ જીરે સંત સમાગમ થીથયા જીરે સંત સમાગમ થીથયા મુનિ નારદ રે મુનિ નારદ રે હરિ નો માન આપ અનેક પતિત ઉદ્ધારિયા જેના જશનો રે જેના જશનો રે મોટો પરતાપ સંત સમાગમ કીજીએ સુખદાયક રે સુખદાયક રે સાચા સંતનો સંગ સંત સમાગમ કીજીએ જીરે સિદ્ધ થયા સત સંગ થી જીરે સિદ્ધ થયા સત સંગ થી શોક આદિ કરે શોક આદિ કરે મુનિ વર સુખ રૂપ ચિત જોઈટુ હરિ ચરણમાં જાણો સંત થી રે જાણો સંત થી રે મોટો માર મા ખદા યકરે સાચા સંતનો સંગ સંત સમાગમ કીજીએ ધીરે મહિમા મોટો છે મહંત સંતનો સંગ સંત સમાગમ કીજીએ સહજાનંદ સ્વામી મહારાજની જય. પેજ નંબર 320 ધીરજ ધરતો અરે અધીરા ઈશ્વર પૂરે અનજોને ધીરજ ધરતો ખટકો પ્રભુને સાચું માને માનજો ને ખલકતણો છે ખટકો પ્રભુને સાચું માને માનજો ને જનઈ મોતે ને જીવડવા ઉપાય શોધો શુદ્ધ જોને જન્મ્યો તેને જીવાડવાને ઉપાય શોધ્યો શુદ્ધ જોને ભાડ માસના હૈયા મધ્યે દેવે સરઈ જા દૂધ જોને હાડ માસના હૈયા મધ્યે દેવે સરઈ જા દૂધ જોને કીડીને કણ હાથીને મણ ચાર પગાને ચાર જોને કીડીને કણ હાથીને મણ ચાર પગાને ચાર જોને કો સીટામાં કીટ વસે છે, ઈશ્વર પૂરે આહાર જોને સ્વામી મહારાજની જય. પેજ નંબર 87. વાલા મારી સુધા બોધાતે હરે લે ધીરે ધીરે

स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દેચ દુર્વિલસિતમ દ્રોણાં પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ્ચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ सोयं मंगलमूर्तिराशु जगतो नित्यं क्रियान्मंगलम्। नारायणाय नमो नमः। ॐ श्री हरि कृष्णाय नमो नमः। ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 40મું સંવત 1880ના આસોવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા। પછી સ્નાન કરીને શ્વેત વસ્ત્રનું ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા। પોતાનું દેવાર્ચનાદિક જે નિત્યકર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રી કૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરતા હવા, તે પ્રતિદિન જેટલા દંડવટ પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવટ પ્રણામ અધિક કર્યો। તેને જોઈને શુકમુનિએ પૂછ્યું, જે હે મહારાજ, આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે નિત્ય પ્રત્યે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા, જે હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ મમત્વ હોય તેને તમે ટાળજો, અને આજ તો અમને એવો વિચાર થયો છે, ભગવાનના ભક્તનો મને વચને અને દેહે કરીને જે કંઈક જાણે અજાણે દ્રોહ થઈ આવે છે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજું કોઈ પાપે કરીને થતું નથી, માટે જાણે અજાણે મને વચને દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવવા સારું એક પ્રણામ અધિક કર્યો। અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને નથી થતું, અને ભગવાનના ભક્તની મને વચને દેહે કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજું કોઈ સાધને કરીને નથી થતું, અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ માન અને ઈર્ષા અને ક્રોધ એ ચારે કરીને થાય છે, અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ ચાર વાના ન હોય તેથી થાય। માટે જેને આ દેહે કરીને પરમ સુખિયા થવું હોય અને દેહમુખા કેડે પણ પરમ સુખિયા થવું હોય તેને ભગવાનના ભક્તનો મને વચને દેહે કરીને દ્રોહ ન કરવો, અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને ને દેહે કરીને તેને દંડવટ પ્રણામ કરવા ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો, પણ એકવાર દ્રોહ કરીને દંડવટ પ્રણામ કર્યા ને વળે ફરી દ્રોહ કરીને દંડવટ પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહીં, અને આ વાર્તા દાડી સાંભળતી રહે તે સારું આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્ત માત્ર એવો નિયમ રાખજો જે ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમ જે દંડવટ પ્રણામ હોય તે કરવા, ને પછી બધા દિવસમાં જે કાંઈ જાણે અજાણે મને વચને દેહે કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારું એક દંડવટ પ્રણામ નિત્ય કરવો, એમ અમારી આજ્ઞા છે, તેને સર્વે પાળજો. ઇતિ વચનામૃતમ. ગરડા મધ્ય પ્રકરણનું 40મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. પેલા બીજા ભક્તોને પૂછીએ, આજ બધા મોટા મોટા ભક્તો છે, આજે લાગમાં આવ્યા છે. હેલો મનોજભાઈ, વાત યાદ કરે હું તમને યાદ રહ્યોમાંથી. સરસ. બરાબર. સુરેશ ભગત એમ નહીં, ક્યાંક કેવું પડશે. કઈ વાંધો નહીં, એ તો બધું મનોજભાઈ જે કીધું બરાબર છે. દીપેનભાઈ ભૂમેશ ભગત, એમને યાદ રાખવું જોઈએ. ભગવાનની કથા આપણે ટીવી ચાલુ કરીએ અને સાંજે 10-15 મિનિટ ન્યૂઝ જોઈએ અને પછી ટીવી બંધ કરીને બીજાને ફોન કરીએ તો કેટલા ન્યૂઝ સંભળાવી શકીએ? મનોજભાઈ કેટલા સંભળાવી શકો? હે, તો આ તો મહારાજની વાણી અને બહુ સરળ એકદમ સરસ વાતો હતી, પણ આ ભગવાનના શબ્દ અધ્યાત્મ શબ્દ છે, એને ધારવા પડે. અને ઓલું માયિક શબ્દો બધાય છે ને, ભલે એકના આ જ શબ્દ હોય, આના જ શબ્દ હોય, પણ જગતના માર્ગથી આવ્યા હોય તેથી માયિક કહેવાય એને. અને આ તો મહારાજના બોલેલા વચનો, એટલે એને ધારવા પડે. અને ધારીએને તો આપણે અંતરમાં ઘણો ફાયદો થાય, યાદ રાખવા. પ્રણવે બોલો. બરાબર છે, સરસ. આમ બહુ થોડી વાત છે પણ બહુ મોટી વાત છે. આમ તો આખું વચનામૃત એવું છે કે મહારાજે એક દંડવટ પ્રણામ અધિક કર્યો એની ઉપરથી આખું વચનામૃત થયું. પણ મહારાજની જે વચનામૃતનો પ્રારંભ થયો ત્યારથી લઈને વચનામૃતનો જ્યારે એન્ડ થયો ત્યાં સુધીમાં એટલું બધી વાત એમાં વણાયેલી છે. હવે શરૂઆતમાં જ મહારાજ કઈ જગ્યાએ બિરાજમાન છે? મનહરભાઈ ફરીથી વાંચું, મહારાજ ક્યાં બિરાજમાન છે? પોતાના ઉતારામાં એટલે અક્ષરવરણીમાં. હંમેશા મહારાજ ક્યાં હોય? દરબાર ગઢમાં બિરાજમાન હોય, સભાભરાણી હોય, વાતો કરતા હોય. પણ આ તો પ્રાતઃકાળ છે, અને પ્રાતઃકાળ અહીંયા મોટા સંતો આવ્યા હોય તો સેજે મોટા સંતો પૂજા કરતા હોય, તો નાના સંતો હરિભક્તો પૂજાની બાજુમાં બેઠા હોય, દર્શન કરતા હોય, કીર્તન બોલતા હોય, શ્લોકો બોલતા હોય, સંભળાવતા હોય, તો મહારાજ પૂજા કરતા હશે. પણ એ પહેલાં જે એક્ટિવિટી થઈ છે ને એ પણ સમજવાની છે. હવે આખી એક્ટિવિટી આ તો અનંત કોટી બ્રહ્માંડના આધાર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એને આ બધી એક્ટિવિટી કરવાની નથી. પણ ભગવાન મનુષ્ય નરનાટક ધરીને પૃથ્વી ઉપર પધાર્યા છે, તો આપણને પોતાની ક્રિયા દ્વારા પોતે કરી અને આપણને શીખવાડે છે કે મારા ભક્તએ આવી રીતે વર્તું. પ્રાતઃકાળે પ્રથમ મહારાજે સ્નાન કર્યું, સ્નાન કરીને પછી શું કર્યું? સફેદ વસ્ત્ર વસ્ત્રો ધારણ કર્યા, ધોતી અને ચાદર. શું કામ કર્યા? પૂજા કરવા માટે, એટલે નિત્ય કર્મ કરવા માટે. પ્રથમ તો શ્વેત વસ્ત્ર ધારણ કર્યા, એ જ સમજવાનું. જો પહેલી જ ક્રિયા મહારાજની, સવારમાં ઉઠી અને પ્રાતઃ પૂજા મારો ભગત કરે તો મહારાજ કે શ્વેત વસ્ત્ર, કારણ કે સવારનું વાતાવરણ. પહેલું નિત્ય કર્મ, પ્રથમ નિત્ય કર્મ, એટલે નિત્ય કર્મ અવશ્ય ભગવાનના ભક્તોએ કરવું જોઈએ. નિત્ય કર્મ કોને કહેવાય? દરરોજ કરતા હોય અને રેગ્યુલર કરતા હોય એને નિત્ય કર્મ કહેવાય. નિત્ય અને નિયમ એમ કહેવાય. નિયમ એટલે શું? કે દરરોજ અને રેગ્યુલર સમય પ્રમાણે કરતા હોય. તો પ્રાતઃકાળે દરરોજ ભગવાનને મહારાજામાં નિત્ય કર્મ શબ્દ વાપર્યો છે, એટલે ખાલી પ્રાતઃકાળ નહીં સમજવાનો. આ તો પ્રાતઃકાળનો સમય છે ને મહારાજે વાત કરી છે, પણ નિત્ય કર્મ એટલે ભગવાનના ભગતને અધ્યાત્મ માર્ગનું જે કર્મ કરવાનું હોય, પૂજા પાઠ સવાર અને સાંજ બંને ટાઈમની વાત છે, અવશ્ય કરવું જોઈએ. જેમ તમારે ક્યાંય લાંબી જર્ની કરવી હોય તો વિચાર શું કરો કે ભાઈ ગાડીમાં ફૂલ પેટ્રોલ ભરી લેવું જોઈએ, કારણ કે લાંબી જર્ની કરવી છે. ગેસ હોય અથવા ચાર્જિંગ, અત્યારે તો બેટરીવાળી ગાડી આવી ગઈ તો કે ફૂલ ચાર્જ કરી લેવું જોઈએ, તો વચ્ચે ડિસ્ટર્બ ન થાય. એમ આપણે આ જગતની અંદર જવું છે તો એમાં ખૂબ જ આપણી એનર્જી વપરાય છે. એનર્જી શું? ખાલી શારીરિક એનર્જી નહીં, આત્માની એનર્જી ખર્ચાઈ જાય છે. તો આત્માની એનર્જી શું છે? તો આ નિત્ય કર્મ છે ને, આત્માની એનર્જી છે. એને માયા ખાઈ જાય છે. સવારથી સાંજ સુધી મહારાજે એક જગ્યાએ શબ્દ વાપર્યો કે ઝેર ચડે. આ જગતની ક્રિયા આપણે કરી સવારથી સાંજ સુધી, કારોબાર કે બિઝનેસ કે જોબ કરતા હોઈએ, એમાં આપણને એના ઝેર ચડતા હોય. એ આપણને એક એક એ અંદર વળગતા હોય. એટલા માટે સાંજે ભગવાનની આગળ મંદિરે જવું, ઉચ્ચ સ્વરે કીર્તન ભક્તિ અને પ્રાર્થના કરવી એવું કીધું. સાંજે કીધું, ઉચ્ચ સ્વરે જોરથી તાળી વગાડીને કીર્તન કરવાનું કીધું, અને સવારે શ્વેત વસ્ત્ર ધારણ કરી શાંતિથી ધ્યાનપૂર્વક ભગવાનની પૂજા કરવી. ત્યાં તાળી વગાડી નથી કીધું સવારમાં, ને સવારમાં ઉઠીને ધબધબાટી તો બાજુવાળા ડિસ્ટર્બ થઈ જાય. પણ સવારમાં અતિ પવિત્ર વાતાવરણ હોય, શાંત વાતાવરણ હોય, આખી રાત્રિ આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ, દેહ છે એની થકાન દૂર થઈ ગઈ હોય, એકદમ શાંત થયેલું હોય, અને એ સમયે પ્રાતઃ સમય હોય એટલે બીજી કાંઈ વિક્ષેપ ન હોય. હજી માનો કે 10 વાગ્યે 10-11 વાગ્યે કરી તો વિક્ષેપ ચાલુ થઈ ગયા, કારણ કે મોબાઈલમાં વોટ્સઓફ ને ફોન ને કોલ ને એ બધું આવવા માંડ્યું, છોકરા ચેંભે કરવા માંડ્યા હોય, ઘરમાં મહિલાઓ હોય તો એ વાસણ ખખડાવવા માંડ્યા હોય, જે કાંઈ હોય તે, અને જોબની તરત જ આપણને વિચારો ચડી જાય. પણ પ્રાતઃકાળે વહેલા ઉઠી શાંત વાતાવરણમાં નિત્ય દરરોજ કરતા હોઈએ ને, તો એ સમયે આપણા ઇન્દ્રિયો અને મનને ખબર હોય કે આ સમયે મારે આ જ કરવાનું છે, જો એનાથી આગળ જાય તો આ મને પાછો ન્યા વાળશે, એટલે એ જીવની ટેવ હોય કે એ સમયે શાંત થઈ જાય. મનની ટેવ હોય, ઇન્દ્રિયોની ટેવ હોય, પૂજાનો સમય હોય ને એટલે એકદમ શાંત થવા માંડે, જો રેગ્યુલર કરતા હોય તો. હો નહીંતર એક દિવસ સવારે વહેલા 6 વાગે કરે, 5 વાગે કરે, બીજે દિવસે 8 વાગે કરે, વળી ત્રીજે દિવસે પાછા 10-11 વાગે કરે, તો એમાં ગડબડાયેલ રહી. પ્રાતઃકાળ શાંત વાતાવરણમાં નિત્યકર્મ કરવું અને અવશ્ય દરરોજ કરવું. એટલે મહારાજે કીધું કે નિત્યકર્મ કરીને, એટલે દરરોજનું કર્મ કરીને મહારાજ દરરોજ પૂજા કરતા. પૂજા કરતા એટલે શું? પૂજા કરતા એટલે શું હશે? હા મનોજભાઈ, શું કીધું? હા, શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ. દીપેનભાઈ, પૂજા કરતા એટલે શું? આપણે તિમિર ભગત, પ્રવીણ ભગત, પૂજા કરતા એટલે પૂજા કરતા. આપણે જેમ સવારે પૂજા કરીએ છીએ, પૂજા પેટી. ઘણીવાર આપણે શું ટેવ હોય કે ઘરમાં સિંહાસન હોય તો સવારમાં સિંહાસન ઠાકોરજીને જગાડવા, ઠાકોરજીને આરતી કરવી, એને સવારે ઠાકોરજીને થાળ ધરાવવો, એ આપણે કરતા હોઈએ. તો ઘણા ભક્તોને ટેવ હોય કે પોતે કરતા હોય એટલે પછી પર્સનલ પેટી પૂજા ન કરે. પર્સનલ પૂજા કરવાની, પ્રાઇવેટ પૂજા હોવી જોઈએ. બહેનો હોય કે પુરુષો હોય, બંનેને ઘરમાં જે કોમન મંદિર હોય એ તો કરો જ, એ તો અલગ વસ્તુ છે. પણ પર્સનલ પૂજા, પેટી પૂજા કહેવાય આપણા સત્સંગની અંદર, એ પૂજા પ્રવૃત્તિ છે, એ દરેકે દરરોજ કરવી જોઈએ. અને એ પાછી કેવી રીતે કરવાની? તો એકાગ્ર ચિત્તે એ બરાબર, પણ આમ બાહ્ય રીતે મહારાજે સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા, કહેવા તો આપણને સંતોએ એકદમ સાત્વિક ધોયેલું શ્વેત. અને અત્યારે આપણને સંતોએ શીખવાડ્યું છે કે પીળી ચાદર અને વ્હાઇટ ધોતી એ પહેરીને કરવું, તો એ સાત્વિકતા કહેવાય. પૂજા કરવી છે એમાં મન અતિ સત્વગુણમાં હોવું જોઈએ, સાત્વિકતામાં હોવું જોઈએ. તો આપણું મન છે એ મહારાજની મૂર્તિમાં લાગે, માળા કરીએ તો એમાં સ્મરણ વ્યવસ્થિત થાય, તો એ એનર્જી મળે. આ પ્રાતઃ પૂજા છે ને, એ રિચાર્જ આપણે દરરોજ સવારમાં ઉઠીને પહેલું કામ શું કરતા છું? તમે તો સવારે નહીં સાંજે ઉઠો છો, પણ આપણે દીપેનભાઈ સવારે ઉઠીને પહેલાં શું કરો તમે? ભૂમેશ ભગત, તમે શું કરો સવારે ઉઠીને પહેલું કામ? હે, બ્રશ ને એવું તમે શું કરો? સરસ, એક પહેલાં આવી ભગવાનનું નામ લઈને પછી તમે આ એ કરાગ્રહી મંત્ર બોલતા હશો. તમે બધાય ખોટા, બધાય ખોટા. પહેલાં ચાર્જ કરો, મોબાઈલને ચાર્જમાં લગાડો, પહેલું કામ એ કરો છો. હવે પહેલાં ઉઠીને મોબાઈલને ચાર્જમાં લગાડો અને પછી બધું ચાલુ થાય. પણ એ વસ્તુ શું કામ ને, કે મોબાઈલ ચાર્જ થઈ જાય તો આખો દિવસ આપણને એ ડિસ્ટર્બ ન રહે, આખો દિવસ આપણી જે મોબાઈલથી ક્રિયા બધી થાય છે થઈ શકે. એમ આપણે ચાર્જ થવાનું છે સવારની નિત્ય પૂજા કરીને, આપણે એકદમ રિચાર્જ થઈ જાય છે. એટલા માટે પૂજા કરવાની હોય. તો એ ક્યારે રિચાર્જ થાય? એકાગ્રચિત થાય, અતિ સત્વગુણ. તો એટલે માટે ધોતી ધારણ કરવાની કીધી, ચાદર. અને માનો કે અત્યારે ઘણીવાર આપણે જોઈએ ગુરુકુલની અંદર રવિવાર સભામાં હોય તો ઘણીવાર જાહેરાત કરીએ કે બધાએ આવું તો વ્હાઇટ જભો અને લેંઘો પહેરીને આવું. શું કામ? તો કે એ સાત્વિકતાનું પ્રતીક છે. બીજો, હવે જીન્સ પેન્ટ ને ઓલા ટાઈટ કપડાં ને એવું બધું પહેરેલું હોય તો એ રાજસી અને તામસિક ભાવ છે. તમે રાત્રે સૂવું હોય તો શું કરો? ઘડી કાઢી નાખો, કોટ કે પછી કડક કપડાં હોય બધું કાઢી નાખો અને એકદમ લૂઝ કપડાં પહેરી લ્યો. જીન્સ હોય તો એ કાઢી નાખો અને બધું જે કાંઈ હોય એમ એકદમ ફ્રી કપડાં પહેરીને તમે આપણે બેડરૂમમાં જઈએ અને આરામ કરીએ છીએ તો આપણે સુખેથી આરામ થાય, શાંતિથી આરામ થાય. એવી જ રીતે જો શાંતિથી પૂજામાં બેસવું હોય તો આવા સાત્વિક કપડાં પહેરવા જોઈએ અને એ ભગવાને આજ્ઞા કરી છે. પણ ઘણીવાર ભક્તો હોય તો આ લૌકિક રીતે બુદ્ધિ એવી કામ કરે ને કે ભાઈ આપણે કેટલી અને એ થાય, હો આપણને એમ થાય કે હવે આપણને તો એ તો યાદ રાખ્યું, પણ એવું નથી. તમે જો મોટી ઉંમરે બાળકનો જન્મ થાય અને પછી બાળક નાનો હોય ત્યારે એના માં અને બાપ હોય એને એને એમ કેટલું એક એક ક્રિયા એની પ્રતિ કેવો એનો ભાવ હોય, એ બાળકની પ્રતિ એની વૃત્તિ સતત એની સામે હોય. એ સૂતું હોય અને પડખું ફેરી ગયું હોય, કેટલી વાર પડખું ફેર્યું, કેટલી વાર હાથ ઊંચા નીચા કર્યા, કેમ રોયું, કેમ ઊભું થયું, કેમ બગાડ્યું, આ બધું, અને એમાં એનો આનંદ આવે. એક એક વસ્તુ નિરીક્ષા કરે, અને સાંજે પાછા બે જણા ભેગા થયા હોય અથવા તો દાદા દાદી ભેગા થાય તો તરત પાછી હસીને વાત કરે કે આજે તો બાળકે આમ કર્યું, આજે તો આમ કર્યું. આજે એટલું જ નહીં, ક્યાંક બહાર ગયા હોય તો અમારા બાળકે આમ કર્યું, અમારા બાળકે આમ કર્યું. ઘણીવાર તો અમારી પાસે આવા ભક્તો આવતા હોય ને તો વાતો કરતા હોય ને તો આપણને દેખાય એવી સરસ વખાણ કરતા હોય કે આવી તામ આમ ને આમ ને, આપણને એમ લાગે કે આમ જો ઠાકોરજીને આવી રીતે જો દર્શન થતા હોય ને આવો વખાણ થાય ને. પણ એ સાહજિક એમાં પ્રેમ છે, હોવો જોઈએ, સાહજિક પ્રેમ છે. જેમાં પ્રેમ હોય ને એની એક એક ક્રિયા અતિ વાલી લાગે, યાદ રહી જાય, ભૂલવી ભૂલાય જ નહીં, તો એ આ સંતોને કેટલો હેતપ્રીત હશે. એની ક્રિયા મહારાજ આમ ઊભા થાય, બેસે, હાલે, સૂવે, નાય, બોલતા હોય, એક એક ક્રિયા કેવી રીતે હાલે છે, કેમ કેવો પગ કેવી રીતે ઊંચો કરે છે, એક એક ક્રિયામાં એને અતિ અલૌકિકતા. આ હજારો કીર્તનો છે એમાં છે શું, મહારાજના સ્વરૂપનું જ વર્ણન છે અને એક એક ક્રિયાનું વર્ણન છે. અખંડ વૃત્તિ એટલે શું, મહારાજે પહેલું જ વચનામૃત લખ્યું ને, પહેલું વચનામૃતનો પહેલો જ પ્રશ્ન શું છે, અખંડ વૃત્તિ. અખંડ વૃત્તિ એટલે શું, ભગવાનનું ચિંતન થાય. આગળ મેં ઓલી બાળકની વાત કરી ને, એ બાળકનું એને આઠે પોરે એને ચિંતન થાય, રાતે સુરતા હોય ને તો એ બાળકનું ચિંતન, રાતે ઊંઘ ઉડી જાય તરત બાળક જ દેખાય એને, એ અખંડ વૃત્તિ કહેવાય. એવી જ રીતે ભગવાનમાં હિયત થઈ ગયું હોય તો એને ભગવાનની ક્રિયા, ભલે ક્રિયા તો આગળ પાછળ થઈ હોય પણ એનું સ્મરણ ભૂલાય નહીં, એ અખંડ વૃત્તિ છે, એ જ અખંડ વૃત્તિ. તો આ સંતો એટલી નિહાળીને ક્રિયાઓ કરતા હતા, તો એક એક ક્રિયા એને એવું, તો એક દંડવટ અધિક કર્યો તો તરત પહેલાં તો એને થયું કે આ મહારાજે દંડવટ કર્યો કે એમાં ક્યાંક એમાં મહત્ત્વ હશે, કે મહારાજે એક દંડવટ અધિક કર્યો ને એમાં ક્યાંક મહત્ત્વ હશે. એટલે તરત પૂછ્યું, મહારાજ તમે દરરોજે તો 5 દંડવટ કરો છો ને આજે એક અધિક કેમ કર્યો? એટલે મહારાજે પછી તરત વાત કરી, મહારાજ કે ત્યારે મહારાજ બોલ્યા કે નિત્ય પ્રત્યે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા છે. એ મહારાજ કોણ કહે છે? અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. વો એ શું કરે છે કે હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ મમત્વ હોય તેને તમે ટાળજો. રોજ કેટલા દંડવટ કરતા? 5 દંડવટ કરતા, તેને તમે ટાળજો. અને આજ તો અમને એવો વિચાર થયો છે, ભગવાનના ભક્તનો મને વચને અને દેહે કરીને જે કાંઈ જાણે અજાણે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવનું જીવને દુઃખ થાય છે તેવું બીજું કોઈ પાપે કરીને દુઃખ નથી થતું. માટે જાણે અજાણે મને વચને અને દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવવા સારું એક પ્રણામ અધિક કર્યો. મહારાજે તરત કારણ બતાવ્યું. આમ તો વિચાર કરીએ ને તો ઘટના તો એવી હતી, ચરિત્રોમાં વાંચવામાં નથી આવ્યું પણ સંતો દ્વારા સાંભળવામાં આવ્યું છે, કે મહારાજ સભામાં બેઠા છે, થોડાક ભક્તો બેઠા છે, દરબારો, અલૈયા ખાચર અને દરબારો બેઠા છે, મહારાજ બેઠા છે, બીજા ભક્તો બેઠા છે, મુક્તાનંદ સ્વામી આદિ સંતો પણ બેઠા છે. એમાં મહારાજે એક લીલા ચાલુ કરી. મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે સ્વામી, આજ તો આપણે આ બધા ભક્તો, તમે બધા બધા ભક્તો બહુ શ્રેષ્ઠ છે, પણ આ ગ્રહસ્થ ભક્તો છે ને એમાંથી સૌથી મોટો ભગત કયો એ તમારી દ્રષ્ટિએ તમે કયો? મુક્તાનંદ સ્વામીને આવો પ્રશ્ન પૂછ્યો. એટલે મુક્તાનંદ સ્વામીએ, મહારાજ પૂછે એટલે તરત મુક્તાનંદ સ્વામી જવાબ તો દઈએ જ, મુક્તાનંદ સ્વામી તરત જવાબ દીધો, મહારાજ બધા જ મોટા એમ નહીં કે. મહારાજ કે બધા મોટામાં મોટો કોણ? અને હોય ને એમાંય બધા મોટા, બધા ભગવાનના ભગત, એટલે ભગવાનનો ભગત એની જેવો કોઈ મોટા નથી, બધા મોટા જ છે, પણ એમાં મોટો કોણ? એટલે મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજની ઈચ્છા છે, એટલે મહારાજ આ દાદા ખાચર બધા કરતાં મોટા અમારે, એનું સમર્પણ બધું. મહારાજ કે બરાબર દાદા ખાચર, હવે બીજા નંબરમાં તમારી દ્રષ્ટિએ કોણ? મહારાજ આ પર્વતભાઈ બીજા નંબરમાં. હવે ત્રીજા નંબરમાં મહારાજ આ માચો ખાચર એ ત્રીજા નંબરમાં આવે. જા આમ હજી પહેલો નંબર બોલ્યા ને દાદા ખાચર, તો અલૈયા ખાચર બેઠા હતા. અલૈયા ખાચર એટલે એનો માનનો સ્વભાવ હતો, પણ બહુ મહારાજના અનન્ય ભગત, અખંડ બ્રહ્મચારી હતા અને અનન્ય ભગત હતા. અને કેવા ભગત, મહારાજને ભગવાન પણ આપેલું. જેમ સાધુ સત્સંગ કરાવે એમ પોતે જ બહાર જઈને સત્સંગ કરાવતા અને સમાધિ કરાવતા હરિભક્તોને, સમાધિ દ્વારા એના અક્ષરધામમાં દર્શન કરાવતા. અલૈયા ખાચરમાં એવી સામર્થ્ય મહારાજે દીધેલી, એવા હતા અલૈયા ખાચર. અમે તો મારી જેવો થોડો કોઈ ભગત હોય અને જેનો માની સ્વભાવ હોય ને એને એમ થાય કે મારો નંબર આવે, મારો નંબર હોવો જોઈએ પહેલો નંબર, હું કાંઈ હું ઓછો નથી એમ, એવું થોડુંક થાય જ મનમાં. એટલે અલૈયા ખાચરને તરત મનમાં થયું કે મારો નંબર પહેલો નહીં ને દાદો પહેલો, હજી તો દાદાને ઠીક છે, હાલો દાદાનું સમર્પણ એટલે પહેલો, તો બીજો તો મારો આવશે ને, તો બીજો પર્વતભાઈને કહ્યું, હાલો ત્રીજોમાં તો આવશે જ ને મારો નંબર એમ. પણ ત્રીજામાં પાછો માચા ખાચરનું નામ દીધું અને અલૈયા ખાચરને આમ આમ થઈ ગયો, અરે મારો નંબર નહીં, હું બ્રહ્મચારી બોલો તો ગ્રહસ્થન બોલો આમ ને આમ, એવું કેટલાય તરત આમ ઘડીક વારમાં તો આમ તરંગો જાગી ગયા. અને આમ ક્ષત્રિય રહ્યા ને એટલે તરત એનો હાથ તલવાર બાજુમાં પડી હતી ને ન્યા આવી ગયો, મહારાજની દ્રષ્ટિ વૈગી સીધી. આમ તલવાર લઈને એમ થઈ ગયું કે મુક્તાનંદ સ્વામી આવું સમજીને થેકતા ને મને આમ એનો નંબર દઈશે, મારો નંબર નથી દેતા, એવો એના મનમાં ઘાટ થઈ ગયો. એવો ઘાટ થયો, તલવારે હાથ ગયો એટલે મહારાજે તરત બાજી સંભાળી લીધી. મહારાજ કે સ્વામી તમને બરાબર ખ્યાલ ન આવ્યો, તમે કીધો બરાબર પણ બરાબર તમને ખ્યાલ ન આવ્યો, પણ પહેલો નંબર તો દાદાની બધા બરાબર છે, પણ પહેલો તો આપણો અલૈયો હોવો, અલૈયો ખાચર પેલો કહેવાય. અને અલૈયા ખાચરનો જે હાથ આમ ગયો હતો ને પાછો હાથ અહીંયા વી આવ્યો, અલૈયા ખાચર શાંત થઈ ગયા. પણ પછી સભા પૂરી થઈને પછી મહારાજ પાસે અલૈયા ખાચર આવ્યા, મહારાજે દાદા અલૈયા ખાચરને થોડીક યાદી દીધી, અલૈયા તું બરાબર બધું બરાબર, પણ તારે જે તારા મનમાં જે આવો ઘાટ થયા ને મુક્તાનંદ સ્વામી પ્રત્યે તને દ્રોહ ભાવના થઈ એને મારવાની તને સંકલ્પ થયો ને એ બહુ મોટી તારી ભૂલ થઈ છે, માટે તું મુક્તાનંદ સ્વામીની માફી માગવી જોઈએ, તારે તું માફી માગીએ, આવી ભૂલ તારીથી ન થવી જોઈએ એમ અલૈયા ખાચરને આવું કીધું. અલૈયા ખાચરને એમ કીધું કે મેં ક્યાં ખોટું કીધું, મારો પહેલો નંબર હોવો જોઈએ, તમે મને પહેલો નંબર દીધો, હવે એણે ખોટું કર્યું છે અને મારે થયું થયું તો હું કેમ માફી માગું. અને આવું થાય ને, સાચા આપણે હોય તો માફી હું કેમ માગી ભાઈ. એટલે ભગતની પરીક્ષા ન્યાજ થાય, સાચા હોય ને ખોટું પડવું ને એ જ ન્યાજ ભગતની પરીક્ષા છે. એટલે માફી માગી નહીં, મહારાજનું મહિના નહીં હોય ગયા. અમુક સમય ગયો એમાં એને શરીરમાં અતિશય ક્યાંક રોગ લાગુ પડ્યો અને બહુ વ્યાધિ આવી ગઈ, બહુ પથારી વસ્તી ગયા, અતિ પીડા થાય. મહારાજને ખ્યાલ આવ્યો, એટલે મહારાજ ગઢપુર હતા, મહારાજ ગઢપુરથી અલૈયા ખાચરના તબિયત જાણ લેવા માટે મહારાજ ગયા. ત્યાં ગયા પણ મહારાજા જોઈ અને મહારાજ તો અંતર્યામી રહ્યા. મહારાજ જાણી ગયા કે અલૈયાને જ્યાં કંઈ ફળ મળ્યું છે એ ફળ આનામાં બીજું તો કાંઈ નથી, પણ ફળ ઓલા મુક્તાનંદ સ્વામી પ્રત્યે મનમાં જે અતિ ઘૃણા થઈ ને એ દ્રોહનું ફળ છે અને એને કારણે આ પીડા ભોગવે છે. મહારાજેને જે કંઈ આશ્વાસન દેવું હતું દઈ દર્શન દઈને પાછા ગઢપુર આવ્યા. મહારાજને રાત્રે શાંતિ ન થઈ, રાત્રે આરામ કર્યો, સવારે સ્નાનવિધિ કરી, પૂજા કરી અને આ એક દંડવટ ત્યારે અધિક કર્યો. અને પછી સંતોએ પૂછ્યું એટલે ત્યારે મહારાજે કીધું, મહારાજ કે મારા ભક્તોએ બહુ સાવધાની રાખી, મન વચન કર્મએ કરીને પણ કોઈ ભગવાનના ભગતની પ્રત્યે બુરો ભાવ ન કલ્પો, એનાથી દ્રોહ ન થવા દેવો. દ્રોહ થાય ને તો અતિશય, જો આમાં શબ્દ વાપરો મારા, કે એને અતિશય પીડા દુઃખ થાય. આ લોકમાં હોતે છેલ્લે શબ્દ વાપરો છે મહારાજે કે પરમ સુખિયા આ લોકમાં થવું હોય અને મર્યા પછી પરમ સુખિયા થવું હોય, પરમ સુખિયા આ લોકમાં, તો એને આ ધ્યાન રાખો મહારાજ આ વાત કરી. એટલે ભગવાનના ભક્ત માટે આવી રીતે બહુ સાવધાની ભગવાનના ભક્તએ રાખવી જોઈએ. પછી મહારાજ કે નિવારણ કરાવવા સારું અમે એક પ્રણામ અધિક કર્યો અને અમે તો એમ જાણ્યું છે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને નથી થતું. મહારાજ પણ બહુ બીતાવો, મહારાજ પોતાની ક્રિયાઓ દ્વારા પોતે ચરિત્રો કરીને એવું આપણે શીખવ્યું, હમણાં હરિચરિત્ર ચિંતામણી વાંચી ને એમાં ચરિત્ર એક સરસ આવ્યું હતું. મહારાજ ગઢપુરમાં બિરાજમાન, ચોમાસાનો સમય, એમાં વરસાદ આવે. મહારાજ ઉતરાદા બારના ઓરડામાં ભક્તો થોડાક સડક સંતો છે ને વાતો કરે છે. એમાં કોઈ સેવકે આવીને મહારાજને કીધું, મહારાજ કે જીવુબાના ને પાંચુબાના ઓરડામાં પાણી પડે છે, પાણી ચૂવે છે, ઉપરથી પાણી પડતું છે, ચોમાસામાં પાણી ચૂવે છે. એટલે મહારાજે સભામાં વાત કરી કે કોક ભક્ત જાઓ અને ત્યાં મદદ કરો એમ. પછી મહારાજ વાતો ચાલુ કરી, પણ કોઈ ભગત ઊભા થઈને ગયા નહીં. જોજો આમાં આમાં એમ શીખવા જેવું છે. પછી મહારાજે વાત તરત પૂરી કરી દીધી. મહારાજ ઊભા થયા અને ગયા. સામે બધા ભક્તો જ બેઠા હતા, હો, પણ મહારાજે આજ્ઞા કરી તો ગયા નહીં. શું કામ? મહારાજની કથા વાર્તા મૂકીને પૂરી થાય પછી જાશું, થોડુંક પાણી પડશે, વાસણ રાખી દીધું છે, પછી જાશું એમ. પણ મહારાજની આજ્ઞા શું હતી? કથા અત્યારે નહીં, પહેલાં તમે શું કરો, ત્યાં જાઓ, ન જાય. પછી મહારાજ પૂરું કરી, મહારાજ પોતે ત્યાં ગયા. ત્યાં ગયા એટલે આ બધા પાછા ત્યાં પાછળ આવ્યા. પાછળ આવ્યા ને બધા લાગ્યા એટલે કોઠી ઉપર પાણી પડતું હતું. એટલે કોઠી ભરેલી હોય એટલે બધાએ મહેનત કરી અને આમ સાઈડમાં કરી. મહારાજ દૂર ઊભા ઊભા બધું જોવે છે. વરસાદ ચાલુ, થોડો થોડો ઝરમર ઝરમર વરસાદ આવતો હતો. તો એમાં કોઠી ફેરવી, થોડીક સાઈડમાં કરીને ત્યાં કોઠીની પાછળ એક આમ દિવાલમાં કાણું હતું, એમાંથી હરફ મોઢું બહાર થોડુંક કાઢીને બેઠો હતો. અને એ મહારાજ ભાળી જાય, મહારાજ કેટલા ધ્યાન રાખજો, ત્યાં તો સરફ છે. એટલે તરત કોઠી મૂકી અને દરબારો તરત ચીપ્યો કે ચીપ્યો લાવો, ચીપ્યો લાવો, ચીપ્યો ગોઈતો અને એ સરફ પકડવા જાય. હરફનું નામ સાંભળ્યો એટલે છોકરાઓ હોય ને એ ઠેકડા ઠેકડી થાય. એમાં છોકરાઓ બે ખસે ને એ છોકરામાંથી એ દોડી દોડીને ત્યાં ઘડી ઘડીએ નજીક આવે, અંદર જાય, વળી પાસે બહાર કાઢે, છોકરાઓને કે દૂર રહ્યો દૂર રહ્યો, અને ઓલા પકડતા હોય એટલે હરફ આમથી આમ થતો હોય. એમાં એક નાનો છોકરો દોડીને ત્યાં નજીક જવા ગયો ને વારંવાર એક બે વાર ગયો ને, એટલે મહારાજે પકડીને આમ જોટો માર્યો, જોટો મારી એક ટાપલી અડાડી દીધી. અને ટાપલી અડાડી કે ભાગી જા આ સરફ છે ને, એમ મહારાજે કીધું. છોકરું તરત ભાગી ગયું ને પાછું રમવા માંડ્યું છે. મહારાજ આ બધું પૂરું થયું, સરફ પકડ્યો, એ ગંગા એટલે ઘેલા નદીને પાર મૂકી આવ્યા. પછી મહારાજ આમ સભામાં આમ આવીને બેઠા હતા, પણ ઉદાસ હોય મહારાજ, ઉદાસ બેઠા સભામાં. સંતો આવીને બેઠા, કંઈ વાત કરે નહીં, હરિભક્તો આવીને બેસી ગયા, કાંઈ બોલે નહીં, અને મહારાજ ઉદાસ બેઠા. એટલે સંતોએ તરત મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ કેમ ઉદાસ તમે બેઠા છો, તમને કાંઈ હું કાંઈ કંઈક છું છે, હું છું? મહારાજ કે અમારો હાથ તમતમે છે, તો ઓલા બાપડાવાળા છોકરાને શું થયું હશે અને કેવું દુઃખ થયું હશે. જો આ મહારાજ એવું કંઈ જાજુ નહોતું, બાળકને થવું હોય માટે કે મહારાજે હું તરત કીધું, મહારાજ કે એ બાળકનું બિચારાને થયું છે, એ બાળકને તમે ગોતીને બોલાવ્યા હો, મારે એને રાજી કરવો છે, રાજી કરીશ ને ત્યારે મને શાંતિ થાય, એના દુઃખ દૂર થાય. એટલે હવે છોકરા જ બધા રમવા મીંડ્યા હતી, તો બહાર વહી ગયા હતા ને વરસાદ વરસાદ રહી ગયો હતો ને બહાર રમવા મીંડ્યા હશે, એટલે છોક ગોતવાઈ ગયા. પણ ગોતવાઈ ગયા ને સંતોને લાગ મળી ગયો. આમાં બીજી એક હોતી લીલા મિક્સ થાય છે. સંતોને લાગ મળી ગયો એટલે સંતો ઓલા છોકરાને ગોતીને લાવ્યા રમતા હશે. ત્યાંથી છોકરાને લાવ્યા હતા, રસ્તામાંથી સંતોએ તરત કીધું એને, એ છોકરા તું ધ્યાન રાખજે, તને મહારાજ છે ને માગવાનું કહીને રાજી થવાનું કહી કે તું રાજી થા, ખુશ થા. તો કે એકદમ હું તો ખુશ થાઉં કે તમે હમણાં હરિભક્તોના થાળ જમતા નથી. મારે થાળ બધા હરિભક્તોને જમવાનું બંધ કરી દીધું, કારણ કે ગ્રહસ્થ ઘણી વાર શું છે સુધા સુધી નહીં રાખતા હોય. એટલે મહારાજ કે નથી જમવા, એને બંધ કરી દીધું જમવાનું. અને દરબારમાંથી પવિત્ર તપણેથી જે થાળ આવી એ જમતા હતા. એટલે મહારાજ સંતોએ કીધું કે ભક્તોના થાળ જમતા નથી. મહારાજને કહ્યો કે મહારાજ એમ કે મહારાજને તું માગજે કે મહારાજ તમે થાળ બધાને જમવા માંડો ને તો હું રાજી, એમ તું કહેજે. તો સારું, તેનો બાપો કહે કે જો કે મહારાજ માગવાનું કહે ને તું એમ તો માગજે, પણ પાછું તું કલ્યાણ માગી લઈજે. એને બાપાની ભાવના હારી હશે આવું કીધું. મહારાજ પાસે લઈને આવ્યા, મહારાજ તરત જ રાજી થઈ ગયા. રાજી થઈ ગયા, છોકરાને માથે હાથ મૂક્યો, ગોદમાં લઈ લીધો. મહારાજ માથે હાથ ફેરવો, બેટા તને કેમ છે, સારું છે ને, તું રાજી ને? મહારાજ હું રાજી, પણ તમે આમ જમતા નથી હરિભક્તોને, જમવા મળો ને તો હું રાજી. મહારાજને તો છોકરાને રાજી કરો. મહારાજ કે સારું, કે અમે જમવા માંડશું. પછી મહારાજ અહીંયા સાકરની એક કોટલી પર એ ભેટમાં આપી, બે રૂપિયા ભેટમાં આપ્યા, અને છોકરાને કીધું કે તને તારા બાપને હું અંતકાળે તેડવા આવીશ. મહારાજા વચન હતી દીધું અને એને રાજી કરીને મોકલ્યો. કહેવાનું એ કે મહારાજ એકવાર સભામાંથી ઊભા થયા, અચાનક ઊભા થઈને હાલ્યા ને તો એક બાળક બેઠું છે અને ઠેબુ લાગી ગયું, છે ઠેબુ ઉડી ગયું. મહારાજ પાછા વળી બાળકને ઊભો કરીને માથે હાથ ફેરવી અને ક્યાંક ભેટ આપી રાજી કરીને પછી આગળ આવે. આપણે હે આ ઉત્સવ સમયો હોય અને આમ ઉતાવળી સેવા હોય અને નીચેથી દોડીથી ઉપર આવવું હોય તો શું થાય? હે એ વડતાલમાં પૂનમ ભરાણી હોય અને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા હોય તો આરતી પૂરી થાય પહેલાં કેટલાય ને બીજાને કેટલી કોણિયું મારી મારીને અંદર ઘરીએ કે નહીં, તે હરિભગત હોય કે ન હોય, નહીંતર દર્શન ન થાય, કોણિયું ન મારીએ તો. પણ કેટલો ખટકો, મોટા સંતો શીખવાડતા, અમે નાના નવા સાધુ હતા ત્યારે શીખવાડતા કે આપણે હાલતા હોઈએ બેસતા હોય પગે લાગીએ નહીં, એમાંય ધ્યાન રાખવું જોઈએ કે આમ અડવામાં એકદમ નિરાયતે આમ ઘૂસતો ન લાગવો જોઈએ. આપણે જ્ઞાન સ્વરૂપ સ્વામી છે ને આવી ક્રિયાઓ શીખવાડતા કે હરિભગતને જરીકે કોઈ જગ્યાએ અઝુકતું ન લાગે, એનું હૃદયમાં જરીકે આપણી પ્રત્યે ભાવ બીજો ન થવો જોઈએ, સંતને કાંઈ ભાવ ન થવો જોઈએ, એનો ધ્યાન રાખવાનું. મન કર્મન વચને, હો કર્મે કરીને તો આ ઘૂસતા તો એ તો ન મારી, હલો એ બહુ સાવધાની રાખી, પણ મનમાં પણ નો દ્રોહ થાય, કર્મે વચને કરીને પણ દ્રોહ ન થાય, બધી રીતે ધ્યાન રાખો. આમાં મહારાજે છઠ્ઠો દંડવટ વધારે કર્યો, બરાબર છઠ્ઠો દંડવટ કર્યો, સાષ્ટાંગ દંડવટ પ્રણામ મહારાજે કીધા. હવે પેલા એ આપણે સમજી લઈએ, આ તો દ્રોહનું પછી પાછો આપણે લેશું. સાષ્ટાંગ દંડવટ, હવે વાત જ આવી છે તો સાષ્ટાંગ દંડવટ એટલે શું? આઠે અંગ એટલે શું સુરેશભાઈ? બધે ભેગા થઈને પૂરું કરો, હજી ખટે છે ઘૂંટણ. હે હજી તો કેટલા છે? પાંચ છે, એ બે નો કહેવાય, એક જ કહેવાય, આંખ હાથ એમ કહેવાય. જો મસ્તક, આંખ, છાતી, હાથ, ગોઠણ અને પગ, કેટલા થયા? છ થયા. છ તો આપણે કરીએ છીએ, પછી મન અને વાણી. હવે આપણે સાષ્ટાંગ નિર્માણ કેવી રીતે કરીએ? હવે આપણે આ જોવાનું, મહારાજ આપણને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરતા શીખવાડે છે. સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરવા, શાસ્ત્રીજી મહારાજ દંડવટ કરતા, આપણા મોટા સંતો દેવપ્રસાદ સ્વામી અમે સંતોને જોઈ, નાના સંતો હરિભક્તો દંડવટ કરતા હોય ઘણીવાર જોઈ થયું, એવા એ સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરતા હોય. સાષ્ટાંગ એટલે પૂરું કીધું, આપણે આઠે આઠ અંગથી દંડવટ કરીએ પણ મન ક્યાં હોય? હલો મનથી પણ દંડવટ કરીએ, વાણી શું કરતી હોય? મૂંગી હોય. હલો મનથી ભગવાનનું સ્મરણ કરતા હોય પણ વાણી, મહારાજ વાણી કીધી, વાણી ભળે ત્યારે આઠમું અંગ ભળે, વાણીથી પ્રાર્થના થવી જોઈએ. એટલે કાં કીર્તન થતું હોય એટલે જો આપણે સ્તુતિ બોલીએ, શ્રી વાસુદેવ વિશ્વેશ છો સકળ એ બોલીએ છીએ ને, એ વાણી કહેવાય, પ્રાર્થના છે. શાસ્ત્રીજી મહારાજ દંડવટ પૂજા પછી દરરોજ દંડવટ કરે, દંડવટ કરતાં કરતાં કયું કીર્તન, એક કીર્તન બોલે, ધર્મ કુંવર હરિ કૃષ્ણ જે તમે ભક્ત પતિ ભગવાન એ વર માંગુ છું, એ આરાધનાની પ્રાર્થના છે આખી. એની સ્વામી દંડવટ કરતા હોય ને એટલા આરાધનાથી મહારાજને પ્રાર્થના સહિત મને સહિત દંડવટ કરતા. એટલે આ આઠે આઠ અંગ જ્યારે ભળે ત્યારે દંડવટ પૂરો થાય અને મહારાજ એ દંડવટ કરતા. હવે પહેલું તો આપણે દંડવટ કરીએ છીએ તો લગભગ તો કરતા જ હોય, પણ ઘણીવાર એવું હોય કે દંડવટ લબુક્યા થતા હોય, ઓછા વતા થતા હોય લબુક્યા. પણ મેં જોયું છે અહીંયા ભક્તોમાં ઘણા ભક્તો એવા છે અને અમુક ભક્તો તો જોઈ મોટી ઉંમરે, આપણા પુરુષોત્તમ બાપા આવે છે સાવલિયા, એ તો માંડ માંડ બાપડા ચાલી શકે, પણ આવે અહીં મહારાજને દંડવટ પૂરા કરે, પછી ત્યાં સાધુઆશ્રમમાં આવ્યો. અમે નાના સંતો અમે ના પાડી બાપા તમારે દંડવટ, તો એ પૂરા દંડવટ કરે અને આપણને દેખાય આમ ખાલી એમ અડધું દંડવટ, એટલા વૃદ્ધ છે તો લબુક્યો નહીં હો, તોય એ પૂરા માથ મૂકે, આઠ અંગ પૂરા કરે, પૂરી રીતે દંડવટ કરે. એવા ને એવા આપણે દાદા બીજા, આપણે કનુભાઈ એનું નામ શું, એના અટકવું છે, દેસાઈ, કનુભાઈ દેસાઈ, એ વિચારાનું શરીર જોઈ કેવું વીક છે, ઉંમર છે, પણ તોય કરતા હોય. અને ઘણીવાર આપણી યુવાની ઉંમર હોય, નાની ઉંમર હોય, પણ એમાં શું નડતું હોય, બીજું કાંઈ નહીં આમાં નડતું હોય. જો પહેલું જ કીધું, પાંચ દંડવટ શું કામ કરતા અમે દરરોજ? અહમ અને મમત્વ થકી રક્ષા કરજો. એ અહમ અને મમત્વ આપણને છે ને એટલું નડે, વળવા જ ન દે. એટલે મહારાજ એમ કે તું અહીંયા અત્યારે નથી વળતો ને, તો પછી પાછળ તને એવો વાળી દઈશ. એટલે હંમેશા પથરા પથરા. પણ આપણે સમજવાનું કે મહારાજની પાસે સાષ્ટાંગ દંડવટ કેમ કરવા. હરિભગતે હંમેશા પાંચ દંડવટ તો કરવાના, છઠ્ઠો આવો દંડવટ કરવો જ જોઈએ. જ્યારે મહારાજ પાસે દંડવટ કરવા જઈએ, મહારાજ પાસે જતા હોય, મંદિરે જઈએ કે પછી ઘરમાં હોય પૂજા પછી, તો આ છ દંડવટ તો મહારાજની આજ્ઞા છે કે જરૂર ને જરૂર, આમાં છેલ્લે કીધું, જરૂર ને જરૂર આ અમારી આજ્ઞા માનજો મહારાજ કે, અને એ પ્રમાણે કરજો. મહારાજે પછી કીધું, મહારાજ કે આ દ્રોહ થવાનું કારણ હોતે આમાં બતાવ્યું છે કે દ્રોહ થાય એનું કારણ શું, ભગવાનના ભક્તોનો દ્રોહ થાય એનું કારણ બતાવ્યું. કારણ શું? મહારાજે એમ ચાર વસ્તુ બતાવી કે ચારે વસ્તુ, ચારને લઈને ભગવાનના ભગતનો દ્રોહ થાય છે. કઈ કઈ કીધી છે પ્રણભાઈ? એ ચાર, પેલો છે લોભ, મોહ, ક્રોધ, લોભ, માન, ક્રોધ અને ઈર્ષા. આ ચાર વસ્તુ કીધી, લોભ, માન, ક્રોધ અને ઈર્ષા. આ ચાર વસ્તુ, ચાર જેમાં હોય એનાથી દ્રોહ થાય. જો આપણામાં હોય તો, આમ તો આમાં બે વસ્તુ હોય ખરું, પણ ભગવાનના ભગત પ્રતિ જો આપણને આ વસ્તુ હોય ને તો દ્રોહ થાય. નહીંતર માણસમાં એ આ વસ્તુ તો કંઈ હજી તો પૂર્ણ ન થાય, પૂર્ણ ન હોય કે ભાઈ નાશ થઈ ગયું હોય, ભાઈ માન હાવી ગયું હોય, કે ક્રોધ બિલકુલ મટી ગયો હોય, ઈર્ષા બિલકુલ ન હોય, એવું નથી. પણ ભગવાનના ભગત પ્રતિ ઈર્ષા ભાવ જાગે, ભગવાનના ભગત પ્રતિ ક્રોધ થાય, ભગવાનના ભગત પ્રતિ આ થાય તો દ્રોહ થાય. આ દ્રોહ થવાના મુખ્ય કારણ છે. આ વસ્તુ હોય ને તો દ્રોહ થાય. એમાં પહેલાં પ્રારંભ ક્યાંથી થાય કે માની સ્વભાવ હોય, થોડોક માન માણસ માત્રમાં હોય, થોડોક માની સ્વભાવ હોય તો માન હોય ને તો એમાંથી તરત એને મત્સર જન્મે. મત્સર, મત્સર હું મનમાં મનમાં થાય એને, અને એ ભગત છે એનું ક્યાંક બુરું થોડું ખરાબ થાય ને તો મનમાંથી રાજી થાય, મોઢું મલકાય કે બરાબર લાગનો હતો, એને આવું કરે છે લાગનો હતો. આ મત્સર ભાવ છે. આપણને ક્યારેક કોઈની સાથે થોડોક સ્વાભાવિક તકરાર થઈ હોય, બાહ્ય તકરાર થઈ હોય, અને એનું એ ભગતનું ક્યાંક નીચું થતું હોય, અને એ સમયે આપણા મનમાં શું ભાવ પ્રગટે છે, એ દ્રોહનું મૂળ ચાલુ થયું. મત્સર છે એ મૂળ, દ્રોહ પ્રારંભ થયો દ્રોહ કરવાનો. ત્યારે મનમાં જો આપણે હરખ થાય કે એ થોડોક લાગનો હતો, એ બરાબર થયું, એ થયો મત્સર, એનો પ્રારંભ થયો. પછી આવે અસૂયા. અસૂયા શું? બીજાને કહેવાનું મન થાય કે જો આ લાગનો હતો લાવું થયું, આ હતો લાવું થયું, એવું જે કહેવાનું મન થાય એને કહેવાય અસૂયા. એટલે એ દ્રોહ બીજો સ્ટેપે આવ્યો. અને પછી ત્રીજો સ્ટેપ આવે, એ થાય પછી ઈર્ષામાં પ્રવર્તે. ઈર્ષા થાય ને એટલે એને બધે કહેવા માંડે, જેને તેને કહેવા માંડે બધાને કે ભાઈ આવો છે આવો છે. પોતાના મનમાં સતત એની પ્રત્યે ભાવનાઓ થવા માંડે, એને ઈર્ષા કરાય. અને પછી વધારે બહુ થઈ જાય એટલે બોલાચાલી થાય, તું આવો છે, ઓલો કે તું આવો છો, તું આવો છો, તું આવો છો, સામે સામે જે બોલાચાલી થઈ જાય એ થયો દ્રોહ, એ પૂર્ણ દ્રોહ થઈ ગયો કહેવાય. અને પછી બંધાય વેર. આ સ્ટેપ થયા ત્યાર પછી આવ્યો વેર. એ સામે સામે બોલાચાલી થાય એટલે પછી વેર બંધાય, આટી બંધાઈ જાય એટલે બોલવા ચાલવાનું બંધ થાય, એ થયો વેર, વેર બંધાણો. અને પછી થાય પતન. ભગવાનના ભગતની સાથે વેર થયો એટલે થાય પતન. એટલે આ એના બધાય સ્ટેપ છે. તો ભગવાનના ભગતની સાથે મહારાજ કે હંમેશા ધ્યાન રાખવું. આ ચારે જે માને કરીને આપણે અલૈયા ખાચરની વાત સાંભળી કે એને બિચારાને કેવા સારા ભગત, મહારાજના અનન્ય ભગત હતા, પણ અંતે મહારાજના પણ દર્શન કરવા એ આવી નહોતા શીખ્યા. જ્યારે મહારાજ ધામમાં જતા હતા ત્યારે અલૈયા ખાચર મહારાજના દર્શન કરવા આવી નહોતા શીખ્યા. એવો જ ક્રોધે કરીને જુઓ, તમે ક્રોધે કરીને ભગવાનના ભગતનો સહેજે સહેજે આપણે ગુસ્સાવાળો સ્વભાવ હોય તો બીજાને જેને તેને બોલી દો, તેમ ભગવાનના ભગતની હિટ થઈ જાય તોય દ્રોહ થઈ જાય. ક્રોધે કરીને શાસ્ત્રમાં એવું મોટું દ્રષ્ટાંત દીધું છે કે અંબરીશ મહારાજા મહારાજના આત્મનિવેદી ભગત હતા, શિક્ષાપત્રીમાં પણ કીધું છે. અંબરીશ મહારાજાનો દ્રોહ કોણે કર્યો? તો દુર્વાસા ઋષિ. બ્રહ્મસ્થિતિને પહોંચેલા હતા દુર્વાસા ઋષિ, આવી સ્થિતિએ પહોંચેલા હતા. તો દુર્વાસા ઋષિએ અંબરીશ રાજાનો દ્રોહ થયો, ખ્યાલ છે ને? દુર્વાસા ઋષિ અંબરીશ રાજાએ એકાદશીનું વ્રત કર્યું, ઉપવાસ હતો. એકાદશીના પારણા સમયે કરી લેવા જોઈએ, સવારે એનો જે સમય હોય પહેલાં કરી લેવા જોઈએ પારણા. અને પારણા કર્યા એ સમયે સવારમાં દુર્વાસા ઋષિ ઘરે પધરામણી થઈ. હવે પધરામણી થઈ એટલે ત્યારે તેને આગતા સ્વાગતા બધું થાય. એટલે દુર્વાસા ઋષિ કે હું પેલા સ્નાનવિધિ કરી આવું, બાજુમાં યમુના નદી કે સ્નાનવિધિ કરી આવું. અને સ્નાનવિધિ કરવા ગયા ને એમાં વળી અને વાર લાગી બધી, તો અહીંયા તો પારણાનો સમય વ્યત જ થઈ જતો હતો. આ અંબરીશ મહારાજા એટલે તરત પોતાના પુરોહિતને પૂછ્યું કે ભાઈ આમાં હવે શું ઉપાય કરવો પારણા કરવામાં. એટલે એણે બતાવ્યું કે એક તુલસીનું પાંદડું મુખમાં મૂકી ગયો એટલે પારણા થઈ ગયા કહેવાય અને ન થયા પણ કહેવાય, એટલે એટલું એણે કર્યું. એમાં દુર્વાસા ઋષિ આવ્યા અને તે કંઈક પારણા કરી લીધા, એને તો ક્રોધ રેડી જતો. અને દુર્વાસા ઋષિએ અપરાધ કર્યો, ગુસ્સો કર્યો. ગુસ્સો થયો, ભગત ઉપર ગુસ્સો થયો, તો ભગવાને અંબરીશ રાજાની રક્ષામાં સુદર્શન ચક્ર રાખેલું અને એ સુદર્શન ચક્ર ઉપડ્યું અને દુર્વાસા ઋષિને પાછળ પડ્યું. અને પછી દુર્વાસા ઋષિ આગળ આગળ આગળ બધા લોકોમાં ગયા પણ કોઈએ રક્ષા ન કરી. મહા ભગવાન પાસે ગયા, ખુદ વિષ્ણુ પાસે. વિષ્ણુ ભગવાને એને કીધું કે ભાઈ આમાં તો હવે મારું કામ નથી, તે જેનો દ્રોહ કર્યો એની પાસે જા. પછી પાછા અંબરીશ મહારાજા પાસે ગયા અને અંબરીશ મહારાજા પાસે જઈને તરત કીધું કે આમાંથી તું છોડાય. અંબરીશ મહારાજા કે તમે જ્યારે પહેલી વાર આવ્યા ને એવો ને એવો મારે ભાવ મનમાં હોય તો આ સુદર્શન ચક્ર છે એ પોતાને સ્થાને રહી જાઓ, એ શાંત થઈ ગયું. પણ ક્રોધે કરીને એને અપરાધ થયો. એવી રીતે ભગવાનના ભગતનો આપણેથી પણ અપરાધ થતો હોય, માને કરીને થાય. બીજો લોભે કરીને અપરાધ થાય, લોભે કરીને અપરાધ થાય. ઈર્ષાએ કરીને, લોભે કરીને ઓલા સહસ્ત્રાર્જુન રાજા હતા, મોટા રાજા હતા, હજાર એક હજાર હાથવાળા હતા સહસ્ત્રાર્જુન રાજા. અને જબનગ્નિ ઋષિ જંગલમાં રહેતા હતા અને એ રાજા આવ્યા જંગલમાં ઋષિના આશ્રમમાં, તો ઋષિએ તરત એને સ્વાગત કર્યું. સ્વાગતમાં સરસ દૂધપાન કરાવ્યું, જળપાન હારું કરાવ્યું, એને સ્વાદિષ્ટ બધું જોઈને કે આ બધું ક્યાંથી. પણ જમનગ્નિ ઋષિની આશ્રમમાં કામદુઘા ગાય હતી, એટલે જે સંકલ્પ કરે ને એ ગાય બધું પૂરું કરે. એ ઋષિ મુનિ હોય એવી સ્થિતિવાળા હોય એટલે પૂરું કરે. એ ગાયને આ રાજાને પસંદ આવી ગઈ કે આ ગાય મારે જોતીશ, માગી. ભાઈ આ ગાય તો કેમ દેવાય, પણ પરાણે બળજબરીથી લઈ ગયા અને બધું થયું ને અપરાધ થયો. એ લોભે કરીને અપરાધ થયો. ક્યાંક આપણને નાનો મોટો લોભ હોય એને કરીને પણ અપરાધ થાય. એને આવો મોટો મોટા રાજા હતા અને મોટા ઋષિ હતા ને એવો લોભ હોય, આપણને નાની સ્થિતિ હોય નાનો લોભ થતો હોય, ઝીણી ઝીણી વસ્તુમાં ક્યાંક લોભ થતો હોય ને એને કરીને ભગવાનના ભગતની સાથે ઘર્ષણ થઈ જાય, તો એમાં એ હોય. હવે આવ્યું ઈર્ષા. ઈર્ષા એથી થતું જ હોય ને. દેરાણી જેઠાણીનું દ્રષ્ટાંત આપણે સાંભળીએ છીએ ને મહારાજ વખતે. હા, દેરાણી જેઠાણી મહારાજ પધાર્યા ખુદ. ઓલા જેઠાણી કે તને ન આવડે સારું, મહારાજને ભાવે ઉતારીથી ન બને જમવાનું. તો ઓલા કે ઓલા બિચારા ગરીબ બાઈ એટલે સારું મહારાજ માટે બનાવ્યું, મહારાજને પીરશું. પણ ઓલી દેરાણી ઓલી જેઠ હે હા એટલે એ નાની નાની વહુ હતી, એને એ મહારાજને દર્શન કરે અને પણ આમ ગ્લાની પામેલ, આંખમાં આંસુડા જેવું. મહારાજ કે કેમ તને આમ થાય છે, આમ કેમ છો? એટલે તરત આંસુડા પડવા માંડ્યા. મહારાજ મારી ઈચ્છા છે કે તમે મારા હાથનું જાઓ. પણ તો કે પણ મોટી બે મોટી શું કહે મોટી માં કે શું કહે ને જેઠાણી હાલો એ નથી એને તમે કહો. એટલે મહારાજે પછી તરત કીધું કે આ કાલે કે નાનીને કરવા દેજો રસોઈ. નાની રસોઈ કરી, રસોઈ કરી તો મોટીને એમ થાય કે મહારાજને બહુ ભાવી જાય છે તો પછી મારું. એટલે ત્યારે દીર્ષાભાઈ મીઠું નાખી દીધું, મહારાજને જમાડ્યું. મહારાજ કે બહુ સ્વાદિષ્ટ છે, બધું જમી ગયા. બીજે દિવસે રેતી નાખી દીધી. ત્રીજે દિવસે મહારાજ હાલવા નીકળ્યા હતા, ઓલી મોટી કે મારા હાથનું જ તમે જમ્યા જ નહીં મહારાજ, બે દિવસ રોકો. મહારાજ કે ત્રણેય દિવસ તારા હાથનું જ જમવું શું કંઈ. હા, કાંકરા ને બધું હજી પત્તા નથી કે મહારાજ કે. પણ હવે ભગવાન જેવા ભગવાન આવે કે ભગવાનના સાધુ હોય. મેં એક દિવસ તમને વાત કરી હતી કે એવા એવા અનુભવો થતા હોય કે ભગતની બાજુમાં અમુક ભગત સંતોની બાજુમાં ઊભા હોય તો અમુક ભગતને ગમે નહીં, અમુક ભગત આવીને બેઠા તો અમુક ભગતને ગમે નહીં, એનો શું ભાવ? એ બધો શું ભાવ હોય? આ બધો ઈર્ષા ભાવના હોય. એટલે એ આપણે આપણી અંદરની ક્રિયાઓ બધી ઓળખવી જોઈએ, અને એ ઓળખીએ અને જાણીએ તો ન થાય, નહીંતર મનને કરીને, કર્મે કરી, વચને કરીને દ્રોહ થઈ જાય. મહારાજે કીધું કે આની જેવો મોટો કોઈ પાપ નથી, એને એનેથી કોઈ કોઈ વાત એને છૂટાય નહીં. ભગવાનના ભગતનો દ્રોહ થઈ જાય એને કોઈ પણ છોડી શકતું નથી. એટલા માટે અમને પણ અરેરાટી થઈને બીક લાગે છે કે ક્યારેય ભગવાનના ભગતનો દ્રોહ ન થાય. એટલા માટે અમે એક દંડવટ પ્રણામ અધિક કર્યો, અને અમે પણ તમને આજ્ઞા કરીએ છીએ કે તમે પણ એક દંડવટ પ્રણામ રોજ અધિક કરજો, એવું મહારાજે આજ્ઞા કરી. આપણે પણ મહારાજને પ્રાર્થના કરીએ કે મન કર્મે વચને પણ ક્યારેય પણ ભગવાનના ભગતનો દ્રોહ ન થાય. અને પૂજા, આમ મહારાજે બધું શીખવાડ્યું ને, પૂજા કે પર્સનલ પૂજા ન કરતા હોય તો કરવા માંડીએ, પૂર્ણ પૂજા ન કરતા હોય તો પૂર્ણ કરવા માંડીએ, પછી મહારાજ દંડવટ કરવાનું કીધું, આમ દંડવટ પૂર્ણ દંડવટ કરીએ, અષ્ટાંગ દંડવટ કરીએ, અને સાથે સાથે એવી પ્રાર્થના પણ કરીએ કે હે મહારાજ ક્યારેય પણ મન કર્મે વચન, જો દ્રોહ થઈ ગયો હોય તો માફી માટે નથી હો, આમાં તો હંમેશા એ જાગૃતિ રહીને ક્યારેય દ્રોહ ન થાય એટલા માટે અધિક દંડવટ છે. અને દ્રોહ થઈ જાય તો કેવી રીતે માફી માગવાનું કીધું? એને દેહે ને વચને એની પાસે જઈને માફી માગવી, જે ભગતનો અપરાધ થઈ ગયો હોય એ ભગતની પાસે જઈને માફી માગવી. મહારાજ માફી નથી આપી શકતા, કોઈ વ્રત તપે માફી નથી આપી શકતું. એ જે ભગતનો અપરાધ થયો હોય એ ભગત રાજી થાય ને તો જ માફી મળે. એટલે એ ભગતની પાસે જઈને વચને કરીને મહારાજ કીધું એને દંડવટ કરવા, એ ભગતને દંડવટ કરવા એવું કીધું. આમાં ચોખ્ખો શબ્દ લખા કે એને દંડવટ કરવા, દેહ કરીને વચને કરીને નમવું અને પ્રાર્થના કરવી, મારી ભૂલ થઈ ગઈ એને માફી આપો એમ પ્રાર્થના કરીને રાજી કરવા એને, તો એ દ્રોહથી છૂટાય છે. તો આપણે પણ આપણા જીવનમાં, કારણ કે આપણે મહારાજના ભગત છીએ, આપણને કંઈ જગતને અરે બહુ ભાવ બીજા કાંઈ બહુ થવા નથી, એનું કાંઈ આપણને નુકસાની નથી એટલી બધી જગતમાં થયું તો, પણ આપણને ભગવાનના ભગતની સાથે ક્યાંય જીવનમાં ક્યાંય ટકરામણ ન થાય, થાય તો આવી રીતે સાવધાની રાખી અને મહારાજને આપણે માફી માગીએ અને ભગતને રાજી કરીએ. સારું, આ વચનામૃતમાં સરસ મહારાજે અધિક દંડવટ કરી અને આપણને ભગવાનના ભગતનો દ્રોહ ન થાય એવું સમજાવ્યું. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આવતી 25 તારીખે એટલે આવતા વીકમાં જ એકાદશી, મોક્ષદાય એકાદશી છે, અને સાથે સાથે ગીતા જયંતી છે. એટલે મહારાજે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે ગીતાજીનું વાંચન કરવું, તો સહેજે સહેજે જો આપણને ઘરમાં અનુકૂળતા હોય તો ગીતાજીનો પાઠ કરવો, ગુજરાતીમાં આપણે સમજી શકીએ એવી રીતે ભગવાન કૃષ્ણ નારાયણે શું ઉપદેશ, શું બોધ આપ્યો છે એ માનવો. બીજો, 9 જાન્યુઆરી મહામંત્ર દિવસ આવે છે, 220મો મહામંત્ર દિવસ છે, જે સ્વામિનારાયણ મહામંત્ર આપણે જપ કરીએ છીએ એ દિવસ છે. મહારાજે ફરેણીમાં જે મંત્ર આપ્યો એ દિવસ આવે છે 9મી જાન્યુઆરીએ, તો એ નિમિત્તે વિશેષ મહારાજનો મંત્ર જપ થાય, ભજન થાય એવો આગ્રહ રાખજો. બીજી એક બે જાહેરાતું છે કે આપણા આગળ જ વાત કરી, કનુભાઈ દેસાઈ મહારાજના ભગત આપણા અહીંયા વારંવાર આવે છે, અરશદભાઈના સસરા, તો કનુભાઈ દેસાઈના દીકરા જયસુખભાઈ અમદાવાદ એના દીકરા હતા, તો એ મહારાજના ધામમાં ગયા છે. સાથે સાથે આપણા શાકભાજીવાળા અહીંયા જે ભક્તો અહીંયા આપણે શાકભાજીની સેવા કરે છે એવા ભાવિનભાઈ જર્સી સિટીમાંથી, એના ફાધર ઠાકોરભાઈ, તો એ પણ કોરોનામાં આવેલા, આપણે પ્રાર્થના કરી હતી તો એ પણ મહારાજના ધામમાં સ્વીધાવ્યા છે. અને ત્રીજા આપણા અનન્ય સેવક જિજ્ઞેશભાઈ પટેલ, એના માસી એ પણ ધામમાં ગયા છે. આ પારસીપનીમાં પ્રફુલભાઈ ભાસ્કરભાઈ, હા હા, તો એ જિગ્નેશભાઈના માસી છે, એ ધામમાં ગયા છે, તો આપણે બધા ભક્તો એ બે મિનિટ ધૂન કરીએ અને મહારાજને પ્રાર્થના કરીએ કે આ બધા આત્માઓને મહારાજ સુખ્યા કરે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે બાળ સંસ્કારની જે શિબિર 31 ડિસેમ્બર અને 1-2 જાન્યુઆરીના 3 દિવસની શિબિર છે, તો બહુ નજીક હવે શિબિર આવી રહી છે. કોઈ ભાઈઓને પોતાના બાળકોનું રજીસ્ટ્રેશન બાકી હોય તો જરૂર વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી દે. અને ખૂબ સરસ સેન્ટ્રલ ટીમે અને અહીંની લોકલ ટીમે ભેગા મળીને સુંદર આયોજન કર્યું છે. આ બાળ શિબિરમાં બાળકોને ખૂબ આનંદ આવશે અને થોડા સમયમાં ખૂબ સારું તે નવું નવું નોલેજ પણ મેળવશે, માટે ખાસ આગ્રહ કરી અને બાળ સંસ્કારની શિબિરમાં આપણા બાળકોનું રજીસ્ટ્રેશન કરાવજો અને એમાં લાભ દેવડાવજો. હવે અહીંયા ઠાકોરજીના થાળ થશે અને પછી આપણી સાયં આરતી થશે. Oh,

કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શોભિકર્ણ મહાકિરીટાગ્રમયૂરપર્ણ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ નિધાય પાણી દ્વિતયેન વેણુ નિજાદરે શેખરયાતરેણુ નિનાદયંતં ચ ગતૌ કરેણુ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ શુદ્ધ હેમોજ્વલ પીતવસ્ત્રમ હતારિયૂથમ ચ વિનાપિ શસ્ત્રમ વ્યતિકૃતાનેકસુરદ્વિડસ્ત્રમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ અધર્મતિશ્યાર્દિત સાધુપાલમ સધર્મ વૈરાસુરસંગકાલમ પાદિમાલં વ્રજરાજબાલ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ ગોપિ પ્રિયારં વિતરાસકેલં રાશેશ્વરી રંજન કૃપ્રહેલં સંદોલ સત્કુંકુમચિહ્નચેલં શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાશ્રિતાના પદ ઉદ્ધરંતમ ગોપ ગોપી રવિનંદયંતમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વિશ્વદ્વિષન્મન્મથ દર્પહારમ સંસારી જીવાશ્રયણીય સારમ સદૈવ સત્પુરુષ સૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકમ નંદાદિ સંદર્શિત દિવ્યલોકમ વિનાશિત સ્વાશ્રિત જીવશોકમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ